श्री पद्म पुराण उत्तरखंड अध्याय 88। मृगशृंग मुनि द्वारा माघना पुण्य थी एक हाथी नो उद्धार तथा मरी गयेली कन्याओं जीवित थव। वशिष्ठ जी कहे छे, हे राजन, भोजपुर में उचथ्य नामना एक श्रेष्ठ मुनि हता। तेमनी कमल जेवा नेत्रों वाली कन्या हती, जेनु नाम सुवृता हतुं। ते माघ मासमां दररोज सवारे उठीने पोतानी कुमारी सखीओनी साथे कावेरी नदीना पश्चिमगामी प्रवाहमां स्नान कर्या करती हती। स्नान वखते ते आ प्रमाणे प्रार्थना करती, देवी, तमे सह्य पर्वतनी घाटीथी निकळीने श्रीरंग क्षेत्रमां प्रवाहित थाओ छो। हे श्री कावेरी, तमने नमस्कार छे, मारा पापोनो नाश करो। हे मरुद्रुदे, तमे मोटा सौभाग्यशालिनी छो। माघ मास में जे लोको तमारा जल में स्नान करे छे, तमे तेमना मोटा मोटा पापों ने हरी लो छो। हे माता, मने मंगल प्रदान करो। हे पश्चिम वाहिनी कावेरी, मने पति, धन, पुत्र, संपूर्ण मनोरथ ने पातिव्रत्य पालन नी शक्ति आपो। आ प्रमाणे कहीने सुवृता कावेरी ने प्रणाम करती, अने जारे थोड़ो सूर्योदय थतो तेज समय ते नित्य स्नान करती हती। आ प्रमाणे तेने 3 वर्ष सुधी माघ स्नान कर्यु। तेनु उत्तम चरित्र अने गृह कार्य में चतुरता जोईने पिता ने बहु प्रसन्नता थई। तेओ विचार करता के मारी कन्याना लग्न कोनी साथे करूं। दरमियान कुत्स मुनिए पोताना पुत्र ब्रह्मचारी वत्सना लग्न करवा माटे उचथ्यनी सुमुखी कन्या सुवृतानु वर्ण करवानो विचार कर्यो। सुवृता बहु सुंदर हती, तेनामां अनेक शुभ लक्षणों हता। ते बहार अंदर शुद्ध तथा निरोगी हती, निरोग हती। ते समय तेनी क्यांय तुलना न हती। वत्स मुनिए तेनी साथे लग्न करवानी अभिलाषा करी। एक दिवस सुवृता पोताना 3 सखीओनी साथे माघ स्नान करवा माटे अरुणोदयना समय कावेरीना तट पर आवी। तेज समय एक भयानक हाथी पाणीमांथी निकळ्यो। तेने जोईने सुवृता वगैरे कन्याओ व्याकुळ थईने भागी। हाथी पण घणे दूर सुधी तेमनी पाछळ गयो। चारे कन्याओ उतावळे दोड़वाना कारणे आफवा लागी अने घासथी ढांकेला एक बहु ऊंडा जलरहित कूवामां पड़ी गई। कूवामां पड़ता ज तेमना प्राण निकली गया। ज्यारे ते घेर पाछे न आवी त्यारे माता पिता तेमने शोधवा माटे आम तेम भटकवा लाग्या। तेमणे वन वन में फरीने बधा लता वृक्षों में शोध करी। आगळ जता तेमने एक ऊंडो कूवो देखायो, जे घासथी ढांकेलो होवाथी स्पष्ट देखातो न हतो। तेमणे जोयुं ते कन्याओ कूवानी अंदर निर्जीव थईने पड़ी छे। तेमनी माताओ कन्याओनी पासे गई अने शोकग्रस्त थईने तेमने वारंवार छातीए लगावीने विमले, कमले, सुवृते, सुरसे वगैरे नाम लई लईने विलाप करवा लागी। कन्याओनी माताओ ज्यारे आ प्रमाणे जोर जोरथी रड़ी रही हती, तेज समये तपस्याना भंडार कांतिमान धीर तथा जितेन्द्रिय श्रीमान मृगशृंग मुनि त्यां आवी पहोंची। तेमणे मनमां एक उपाय विचार्यो अने तेमने आश्वासन आपता कह्युं, ज्यां सुधी आ कन्याओने जीवित न करी दो त्यां सुधी तमे लोको आमना सुंदर शरीरनी रक्षा करो। आम कहीने मुनि परम पावन कावेरीना तट पर गया अने कंठ सुधीना पाणीमां उभा रहीने मुख अने भुजाओने ऊपर उठावीने सूर्यदेवनी सामे जोईने मृत्यु देवतानी स्तुति करवा लाग्या। दरमियान तेज हाथी पाणीमांथी ऊभो थयो अने पोतानी सुंढ ऊपर करीने क्रोधपूर्वक ब्राह्मण मुनिने मारवा माटे वेगथी तेमनी समीप आव्यो। हाथीनो क्रोध जोईने पण मुनिवर मृगशृंग जळमांथी विचलित न थया, बल्कि चुपचाप उभा रह्या। पासे आवता ज क्षणमां ते गजराजनो क्रोध गायब थई गयो। ते तद्दन शांत थई गयो। तेणे मुनिने सुंढथी पकड़ीने पोतानी पीठ पर बेसाड़ी लीधा। मुनि तेना भावने समझी गया। तेनी पीठ पर सुखपूर्वक बेसवाथी तेमने बहु संतोष थयो अने जप समाप्त करीने हाथमां जळ लईने, मैं 8 दिवसना माघ स्नान नु पुण्य तमने आपी दीधु, આમ કહીને તેમણે તરત જ તે જળ હાથીના મસ્તક પર છોડી દીધું। તેનાથી ગજરાજ પાપ રહિત થઈ ગયો અને જાણે આ વાતને પોતે સમજતો હોય એમ તને પ્રલયકારી મેઘની જેમ જોરથી ગર્જના કરી। તેની આ ગર્જનાથી પણ મુનિના મનમાં ભારે પ્રસન્નતા થઈ અને તેમણે કૃપાપૂર્વક તે ગજરાજ સામે જોઈને તેના પર પોતાનો હાથ ફેરવ્યો। મુનિના હાથનો સ્પર્શ થવાથી તેણે હાથીના શરીરનો ત્યાગ કર્યો અને આકાશમાં તે દેવતાની જેમ દિવ્ય રૂપે દેખાયો। તે રૂપમાં જોઈને મુનીશ્વરને બહુ આશ્ચર્ય થયું। ત્યારે દિવ્ય રૂપધારી તે જીવે કહ્યું, હે મુનીશ્વર, હું કૃતાર્થ થઈ ગયો કેમ કે તમે મને અત્યંત નિંદિત તથા પાપમય પશુયોનીથી મુક્ત કરી દીધો। હે દયાનિધે, હવે હું મારી બધી વાત કહું છું, સાંભળો। પૂર્વકાળની વાત છે, નૈષદ નગરમાં વિશ્વગુપ્ત નામે પ્રસિદ્ધ પરમ ધર્માત્મા તથા સર્વધર્મ પાલનમાં તત્પર એક વૈશ્ય રહેતા હતા। હું તેમનો પુત્ર હતો। મારું નામ ધર્મગુપ્ત હતું। સ્વાધ્યાય, યજન, દાન, વ્યાજ લેવું, પશુપાલન, ગોરક્ષા, ખેતી અને વેપાર, આ જ બધું મારું કામ હતું। હે દ્વિજશ્રેષ્ઠ, હું અનુચિત કામ અને દંભથી સદા દૂર જ રહ્યો, સત્ય બોલતો અને કોઈની નિંદા કરતો ન હતો। ઇન્દ્રિયોને વશમાં રાખીને મારી પત્ની સાથે જ અનુરાગ રાખતો હતો અને બીજી સ્ત્રીઓના સંપર્કથી બચીને રહેતો હતો। મારામાં રાગ, ભય અને ક્રોધ ન હતા। લોભ અને મત્સરને પણ મેં છોડી દીધા હતા। દાન આપતો, યજ્ઞ કરતો, દેવતાઓની ભક્તિ કરતો અને ગાયો તથા બ્રાહ્મણોના હિતમાં કામ કરતો હતો। સદા ધર્મ, અર્થ અને કામનું સેવન કરતો તથા વેપારના કામમાં કદી કોઈને છેતરતો ન હતો। બ્રાહ્મણો જ્યારે યજ્ઞ કરતા ત્યારે તેમને માગ્યા વિના જ ધન આપતો હતો। સમય પર શ્રાદ્ધ તથા સંપૂર્ણ દેવતાઓનું પૂજન કરતો હતો। અનેક પ્રકારના સુગંધિત દ્રવ્ય, ઘણા બધા પશુ, દૂધ, દહીં, મઠ્ઠો, ગોબર, ઘાસ, લાકડા, ફળ, મૂળ, નમક, જાયફળ, પીપર, અનાજ, શાકના બિયા, વસ્ત્રો, ધાતુ, શેરડીના રસમાંથી તૈયાર થનારી વસ્તુઓ અને અનેક પ્રકારના રસ વેચતો હતો। જે વસ્તુઓ આપતો હતો તે તોલમાં ઓછું આપતો ન હતો અને જે બીજા પાસેથી લેતો તે વધારે લેતો ન હતો। જે રસોના વેચવાથી પાપ થાય છે તેમને છોડીને અન્ય રસોને વેચતો હતો। વેચવામાં છળ કપટથી કામ કરતો ન હતો। જે મનુષ્ય સાધુ પુરુષને વેપારમાં ઠગે છે તે ઘોર નરકમાં પડે છે તથા તેનું ધન પણ નષ્ટ થઈ જાય છે। હું બ્રાહ્મણો, ગાયો અને દેવતાઓની દરરોજ સેવા કરતો અને પાખંડી લોકોથી દૂર રહેતો હતો। હે બ્રહ્મન, કોઈ પણ પ્રાણી સાથે મન, વાણી અને ક્રિયા દ્વારા ઈર્ષા કર્યા વિના જ જે જીવન નિર્વાહ કરવામાં આવે છે તે જ પરમ ધર્મ છે। હું આવી જ જીવિકાથી મારો જીવન નિર્વાહ કરતો હતો। આ પ્રમાણે ધર્મના માર્ગ પર ચાલીને મેં 1 કરોડ સોના મોહરનું ઉપાર્જન કર્યું। મારે એક જ પુત્ર હતો જે બધા ગુણોમાં શ્રેષ્ઠ હતો। મેં મારા સંપૂર્ણ ધનને 2 ભાગમાં વહેંચીને અડધું તો પુત્રને આપી દીધું અને અડધું મારા માટે રાખ્યું। પોતાના ભાગના ધનમાંથી તળાવ ખોદાવડાવ્યું, વિવિધ પ્રકારના વૃક્ષોથી યુક્ત બગીચો બનાવડાવ્યો અને મંડપોમાંથી સુશોભિત દેવ મંદિર બનાવડાવ્યું। મરુભૂમિના માર્ગમાં પરબો અને કુવા બનાવડાવ્યા તથા ધર્મશાળાઓ તૈયાર કરાવી, કન્યાદાન, ગોદાન અને ભૂમિદાન કર્યું, તલ, ચોખા, ઘઉં અને મગ વગેરેનું પણ દાન આપ્યું। અડદ, ડાંગર, તલ અને ઘી વગેરેનું દાન તો મેં ઘણી વાર કર્યું। ત્યારબાદ રસના ચમત્કારોનું વર્ણન કરનારો કોઈ કાપાલિક મારી પાસે આવ્યો અને કુતૂહલ પેદા કરવા માટે થોડી કરામત દેખાડીને તેણે મને પોતાની માયાજાળમાં ફસાવીને ઠગી લીધો। તેની ખૂબીઓ જોઈને મને તેના પર બહુ વિશ્વાસ બેસી ગયો અને રસવાદ, ચાંદી, સોનું વગેરે બનાવવાના નામ પર મારું સંપૂર્ણ ધન બરબાદ થઈ ગયું। તે કાપાલિકે મને ભ્રમમાં નાખીને ઘણા દિવસ સુધી ભટકાવ્યો। તેના માટે પૈસા આપી આપીને હું ભિખારી થઈ ગયો। માઘનો મહિનો આવ્યો અને મેં 10 દિવસ સુધી સૂર્યોદયના સમયે મહાનદીમાં સ્નાન કર્યું, પરંતુ વૃદ્ધાવસ્થાને કારણે એનાથી વધારે દિવસ સ્નાનનો નિયમ પાળવામાં હું અસમર્થ થઈ ગયો। આ દરમિયાન મારો પુત્ર દેશાંતરમાં ચાલ્યો ગયો, ઘોડા મરી ગયા, ખેતી નષ્ટ થઈ ગઈ। ભાઈબંધુએ વિચારીને કે આ બિચારો વૃદ્ધ ધર્માત્માને પુણ્યવાન છે તેથી મને સૂકો રોટલો અને ભાત આપતા હતા અને હું મારો ધર્મ વેચીને કુટુંબનું પાલન પોષણ કરવા લાગ્યો. માત્ર માઘ સ્નાનના ફળને ન વેચી શક્યો. એક દિવસ જીભના સ્વાદને વસ થઈને બીજાને ઘેર ઠાસી ઠાસીને મીઠાઈ ખાધી. તેના કારણે અજીર્ણ થઈ ગયું. અજીર્ણમાંથી અતિસાર થયો અને તેના કારણે મારું મૃત્યુ થઈ ગયું. માત્ર માઘ સ્નાનના પ્રભાવથી હું એક મન્વંતર સુધી સ્વર્ગમાં દેવરાજ ઇન્દ્રની પાસે રહ્યો અને પુણ્ય સમાપ્ત થઈ જતા હાથીની યોનિમાં ઉત્પન્ન થયો. જે લોકો ધર્મ વેચે છે તે હાથી થાય છે. હે વિપ્રવર, આ સમયે તમે હાથીની યોનિમાંથી પણ મારો ઉદ્ધાર કરી દીધો. મને સ્વર્ગની પ્રાપ્તિ થાય તે માટે તમે પુણ્યદાન કર્યું છે. હે મુનીશ્વર, હું કૃતાર્થ થઈ ગયો. તમને નમસ્કાર છે, નમસ્કાર છે, નમસ્કાર છે. આમ કહીને તે સ્વર્ગમાં ચાલ્યો ગયો. સાચું જ છે, સત્પુરુષોનો સંગ ઉત્તમ ગતિ પ્રદાન કરનારો હોય છે. આ પ્રમાણે મહાનુભવ મૃગશૃંગ વૈશ્યને હાથીની યોનિમાંથી મુક્ત કરીને પોતે ગળા સુધી પાણીમાં ઉભા રહીને સૂર્યનંદન યમરાજની સ્તુતિ કરવા લાગ્યા. ઓમ યમ ધર્મરાજ મૃત્યુ અંતક વેવસ્વત કાલ સર્વભૂતક્ષય એદુંબરમ એદુંબર દઘ્ન નીલ પરમેષ્ટી વૃકોદર ચિત્ર અને ચિત્રગુપ્ત આ 14 નામોથી પ્રસિદ્ધ યમરાજને નમસ્કાર છે. જેમનું મુખ દાઢોના કારણે વિકરાળ લાગે છે અને બાકી ભ્રમરોથી યુક્ત આંખો ક્રૂરતા ભરી લાગે છે. જેમના શરીરમાં ઉપર તરફ ઉભા થઈ ગયેલા મોટા મોટા રૂંવાટા છે તથા ઓઠ પણ ઘણા લાંબા દેખાય છે એવા યમરાજને નમસ્કાર છે. તમારી અનેક ભુજાઓ છે, અનંત નખ છે તથા કજ્જલ ગિરી જેવું કાળું શરીર અને ભયંકર રૂપ છે. તમને નમસ્કાર છે. હે ભગવાન, તમારો વેશ બહુ ભયંકર છે. તમે પાપીઓને ભયભીત કરો છો, કાલ દંડથી ધમકાવો છો અને સર્વ પ્રકારના અસ્ત્ર શસ્ત્ર ધારણ કરો છો. બહુ મોટો મહિષ તમારું વાહન છે. તમારા નેત્ર પ્રજ્વલિત અંગારા જેવા લાલ દેખાય છે. તમે મહાન છો. મેરુ પર્વત જેવું તમારું વિશાળ રૂપ છે. તમે લાલ માળા અને લાલ વસ્ત્ર ધારણ કરો છો. તમને નમસ્કાર છે. કલ્પના અંતના મેઘોની જેમ જેવી જેમની ગંભીર ગર્જના અને પ્રલય કાળના વાયુ જેવો તમારો પ્રચંડ વેગ છે. જે સમુદ્રને પણ પી જાય, સંપૂર્ણ જગતને ગ્રાસ બનાવી લે, પર્વતોને ચાવી જાય અને મુખથી અગ્નિ ઓકનારા ભગવાન યમરાજને નમસ્કાર છે. હે ભગવાન, અત્યંત ઘોર અને અગ્નિ સમાન તેજસ્વી કાલ રૂપ મૃત્યુ તથા અનેક રોગ તમારી પાસે સેવામાં ઉપસ્થિત રહે છે. તમને નમસ્કાર છે. તમે ભયાનક રોગચાળા કોલેરાની સાથે રહો છો. પાપી લોકો માટે તમારું આવું જ સ્વરૂપ છે. તમને વારંવાર નમસ્કાર છે. વાસ્તવમાં તો તમારું મુખ ખીલેલા કમળ જેવું પ્રસન્નતાપૂર્ણ છે. તમારા નેત્રોમાં કરુણા ભરેલી છે. તમે પિતા સ્વરૂપ છો. તમને નમસ્કાર છે. તમારા કેસ અત્યંત કોમળ છે અને નેત્ર ભ્રમરોની રેખાથી સુશોભિત છે. મુખ પર મૂછ બહુ પ્રભાવશાળી લાગે છે. પાકેલા બિંબાફળ ગિલોડા જેવા લાલ હોઠ તમારી સુંદરતા વધારે છે. તમે બે ભુજાથી યુક્ત સ્વર્ણ જેવા કાંતિમાન તથા સદા પ્રસન્ન રહેવા વાળા છો. તમને નમસ્કાર છે. તમે સર્વ પ્રકારના આભૂષણોથી વિભૂષિત રત્નમય સિંહાસન પર બિરાજમાન શ્વેત માળા અને શ્વેત વસ્ત્ર ધારણ કરનારા તથા શ્વેત છત્રથી સુશોભિત છો. તમારી બંને બાજુ બે દિવ્ય સ્ત્રીઓ ઊભી રહીને ચામર ઢોળી રહી છે. તમને નમસ્કાર છે. ગળાના રત્નમય હારથી તમે બહુ સુંદર લાગો છો. રત્નમય કુંડળો તમારા કાનોની શોભા વધારી રહ્યા છે. તમારા હાર અને બાજુબંધ પણ રત્નના જ છે તથા તમારા મુગટમાં વિવિધ પ્રકારના રત્નો જડેલા છે. તમારી કૃપા દ્રષ્ટિની કોઈ સીમા નથી. તમે સૌને મિત્ર ભાવે જુઓ છો. સર્વ પ્રકારની સંપત્તિઓ તમને સમૃદ્ધશાળી બનાવે. તમે સૌભાગ્યના પરમ આશ્રય છો તથા ધર્મ અધર્મના જ્ઞાનમાં નિપુણ સભાસદો તમારી ઉપાસના કરે છે. તમને નમસ્કાર છે. શૈમનીપુરીની સભામાં શુભ્ર રૂપવાળા ધર્મ શુભ લક્ષણ સત્ય ચંદ્રમા જેવો મનોહર રૂપધારી શમ દૂધ જેવો ઉજ્જવળ દમ તથા વર્ણાશ્રમ જન્ય વિશુદ્ધ આચાર તમારી પાસે મૂર્તિમાન થઈને સેવામાં ઉપસ્થિત રહે છે. તમને નમસ્કાર છે. તમે સાધુઓ પર સદા સ્નેહ રાખનારા વાણીથી તેમના પ્રાણોનો સંચાર કરનારા વચનોથી સંતોષ આપનારા અને ગુણોથી તેમને સર્વસ્વ સમર્પણ કરી કરો છો, સમર્પણ કરો છો. સજ્જન પુરુષો પર સદા સંતુષ્ટ રહેવા વાળા ધર્મરાજ, તમને વારંવાર નમસ્કાર છે. જે સર્વના કાળ હોવા છતાં પણ શુભ કર્મ કરનારા પુરુષો પર કૃપા કરો છો. જે પુણ્યાત્માઓના હિતેશી, સત્પુરુષોના સાથી, સૈમનીપુરીના સ્વામી, ધર્માત્મા તથા ધર્મનું અનુષ્ઠાન કરનારાઓના પ્રિય છો, તે ધર્મરાજને નમસ્કાર છે. જેમની પીઠ પર લટકતી ઘંટડીઓના ધ્વનિથી બધી દિશાઓ ગુંજી ઉઠે છે, તથા જે ઊંચા ઊંચા સિંગડા અને ફૂફાડાને કારણે અત્યંત ભીષણ પ્રતીત થતા મહિષ પર બિરાજે છે, તથા જેમની આઠ મોટી મોટી ભુજાઓ ક્રમશઃ નારાજ, શક્તિ, મુશળ, ખડક, ગદા, ત્રિશુળ, પાસ અને અંકુશથી સુશોભિત છે, તે ભગવાન યમરાજને નમસ્કાર છે. જે 14 સત્પુરુષોના સાથે બેસીને જીવોના શુભાગમ કર્મોને સારી રીતે વિચાર કરે છે, સાક્ષીઓ દ્વારા પ્રમાણિત કરાવીને તેમને દંડ આપે છે, તથા સંપૂર્ણ વિશ્વને શાંત રાખે છે, તે દક્ષિણ દિશાના સ્વામી શાંત સ્વરૂપ યમરાજને નમસ્કાર છે. જે કલ્યાણ સ્વરૂપ ભયહારી, સોચ સંતોષ વગેરે નિયમોમાં સ્થિત મનુષ્યોના નેત્રોને પ્રિય લાગનારા સાવરણી, શનેશ્વર અને વ્યવસ્થ મનુ, આ ત્રણેયની અપર માતાના પુત્ર વિવસ્વાન સૂર્યદેવના આત્મજ પુત્ર તથા સદાચારી મનુષ્યોને વરદાન આપનારા છે, તે ભગવાન યમને નમસ્કાર છે. હે ભગવાન, જ્યારે તમારા દૂત પાપી જીવોને દૃઢતાપૂર્વક બાંધીને તમારી સામે ઉપસ્થિત કરે છે, ત્યારે તમે તેમને એવો આદેશ આપો છો કે આ પાપીઓને અનેક ઘોર નરકમાં નાખીને છેદી નાખો, ટુકડા ટુકડા કરી નાખો, બાળી નાખો, સૂકવી નાખો, પીસી નાખો. આવી વાતો કહી રહેલા યમુનાજીના મોટા ભાઈ યમરાજને મારા પ્રણામ છે. જ્યારે તમે અંતક રૂપ ધારણ કરો છો તે સમયે તમારા ગોળાકાર નેત્રો લાલ દેખાય છે, તમે ભીમરૂપ થઈને ભયભીત કરો છો, વાકી ભ્રુકુટીને કારણે તમારું મુખ વક્ર લાગે છે, તમારા શરીરનો રંગ તે સમયે નીલો થઈ જાય છે, તથા તમે તમારા નિર્દય દૂતો દ્વારા શાસ્ત્રોક્ત નિયમોનું ઉલ્લંઘન કરવાવાળા પાપીઓને ખૂબ કડકાઈથી ધમકાવો છો, તમને સર્વદા નમસ્કાર છે. જેમણે 5 મહાયજ્ઞનું અનુષ્ઠાન કર્યું છે તથા જે સદા પોતાના કર્તવ્ય પાલનમાં નિયમિત રહ્યા છે, એવા લોકોને દૂરથી જ વિમાન પર આવતા જોઈને તમે બંને હાથ જોડીને આગળ વધીને તેમનું સ્વાગત કરો છો. તમારા નેત્રો કમળ જેવા વિશાળ છે તથા તમે માતા સંજ્ઞાના સુયોગ્ય પુત્ર છો, તમને મારા પ્રણામ પ્રમાણ છે, તમને મારા પ્રણામ છે. જે સંપૂર્ણ વિશ્વના ઉત્કૃષ્ટ નિર્મળ વિદ્વાન, જગતના પાલક બ્રહ્મા, વિષ્ણુ તથા શિવના પ્રિય, બધાના શુભાશુભ કર્મના ઉત્તમ સાક્ષી તથા સમસ્ત સંસારને શરણ આપનારા છો, તે ભગવાન યમને નમસ્કાર છે. વશિષ્ઠજી કહે છે, આ પ્રમાણે સ્તુતિ કરીને મૃગશૃંગે ઉદારતા અને કરુણતાના ભંડાર, કરુણાના ભંડાર તથા દક્ષિણ દિશાના સ્વામી ભગવાન યમનું ધ્યાન કરતા રહીને તેમને સાષ્ટાંગ પ્રણામ કર્યા. એનાથી ભગવાન યમને બહુ પ્રસન્નતા થઈ. તેઓ મહાન તપસ્વીના રૂપમાં મુનિને સામે પ્રગટ થયા. તે સમયે તેમનું મુખકમળ પ્રસન્નતાથી ખીલેલું હતું અને મુગટ, હાર, કેયુર તથા મણિમય કુંડળ ધારણ કરવાવાળા અનેક સેવક ચારે બાજુ તેમની સેવામાં ઉપસ્થિત હતા. યમરાજ કહે છે, હે મુને, હું તમારા આ સ્તોત્રથી બહુ સંતુષ્ટ છું અને તમને વરદાન આપવા માટે અહીં આવ્યો છું. તમે મારી પાસે તમારું મનવાંછિત વરદાન માગો, હું તમને અભિષ્ટ વસ્તુ પ્રદાન કરીશ. તેમની વાત સાંભળીને મુનીશ્વર મૃગશૃંગ ઉભા થઈ ગયા. યમરાજને સામે ઉપસ્થિત જોઈને તેમને બહુ વિસ્મય થયો. તેમના નેત્રો પ્રસન્નતાથી ખીલી ઉઠ્યા. કૃતાંતને જોઈને તેમણે પોતાના સફળ મનોરથ સમજ્યા અને હાથ જોડીને કહ્યું, ભગવાન, આ કન્યાઓને પ્રાણદાન આપો, હું તમારી પાસે વારંવાર આજ યાચના કરું છું. મુનિનું કથન સાંભળીને ધર્મરાજે અદ્રશ્ય રૂપે તે બ્રાહ્મણ કન્યાઓને તેમના શરીરમાં મોકલી દીધી. પછી તો નિંદ્રામાંથી ઉઠી હોય એમ તે કન્યાઓ ઊભી થઈ ગઈ. પોતાની બાલિકાઓને સચેત થયેલી જોઈને માતાઓને બહુ હર્ષ થયો. કન્યાઓ પૂર્વવત પોતપોતાના વસ્ત્રો પહેરીને માતાઓની સાથે તેમને ઘેર ગઈ. વશિષ્ઠજી કહે છે, આ પ્રમાણે વિપ્રવર મૃગશૃંગને વરદાન આપીને યમદેવતા પોતાના પાર્ષદોની સાથે અંતર્ધ્યાન થઈ ગયા. અહીં બ્રાહ્મણ પણ યમરાજ પાસેથી વરદાન પ્રાપ્ત કરીને બહુ પ્રસન્નતા સાથે પોતાના આશ્રમ પર પાછા આવ્યા. જે મનુષ્ય દરરોજ યમરાજની આ સ્તુતિનો પાઠ કરશે તેને કદી યમયાતના ભોગવવી નહીં પડે, તેના પર યમરાજ પ્રસન્ન થશે, તેના સંતાનોનો કદી અપમૃત્યુથી પરાભવ નહીં થાય, તેને આ લોક અને પરલોકમાં પણ લક્ષ્મીની પ્રાપ્તિ થશે તથા તેને કદી રોગોનું શિકાર થવું નહીં પડે. અધ્યાય 88 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.